ખરેખર Thank you. શકે ત્યારે કાપી શકે લઈને ખરું થયું છે શું છે અને કઈ થઈ થયું છે કઈ વાંધો આ બધો છે તો આત્મા નિર્ગુણ થઈ સાથે આવ્યું છે શું લગન આવી છે

દુઃખ અને સુખ નો તફાવત તો નહીં હોય, જ્ઞાન મળ્યા પછી દુઃખ અને સુખ આ બે માં કોઈ તફાવત તો રહ્યો જ નહીં. Thank you. આપણે